پارا نمبر نو. قال الملأ તેની કોમના સરદારો કે જેઓ પોતાની મોટાઈના અભિમાનમાં પડ્યા હતા તેને કહ્યું, હે શુએબ, અમે તને અને એ લોકોને કે જેઓ તારી સાથે ઈમાન લાવ્યા છે પોતાની વસ્તીમાંથી કાઢી મૂકીશું, નહીં તો તમારે અમારા સમુદાયમાં પાછા આવવું પડશે. શુએબે જવાબ આપ્યો, શું બળજબરીપૂર્વક અમને પાછા લવાશે ચાહે અમે રાજી ન હોઈએ? જ્યારે અલ્લાહ અમને તેનાથી બચાવી ચૂક્યો છે ત્યારે જો તમારા ધર્મમાં પાછા આવીએ તો અમે અલ્લાહ ઉપર ઝૂઠ ઘડનારા થઈશું. અમારા માટે તો તેની તરફ પાછા ફરવાનું હવે કોઈ રીતે શક્ય નથી સિવાય કે અમારો રબ જ આવું ચાહે. અમારા રબનું જ્ઞાન દરેક વસ્તુને આવરી લે છે, તેની ઉપર જ અમે ભરોસો કરી લીધો. હે રબ, અમારી અને અમારી કોમ વચ્ચે સાચો ફેસલો કરી દે અને તું ઉત્તમ ફેસલો કરનાર છે. તેની કોમના સરદારોએ જેઓ તેની વાત માનવાનો ઇનકાર કરી ચૂક્યા હતા પરસ્પર કહ્યું, જો તમે શુએબનું અનુસરણ કરવાનું સ્વીકારી લીધું તો બરબાદ થઈ જશો. પરંતુ બન્યું એમ કે એક ધ્રુજાવી દેનારી આપત્તિએ તેમને આવી ઝડપ્યા અને તેઓ પોતાના ઘરોમાં ઊંધા ને ઊંધા જ પડ્યા રહી ગયા. જે લોકોએ શુએબને ખોટો ઠેરવ્યો તેઓ એવા નાશ પામ્યા કે જાણે આ ઘરોમાં તેઓ વસ્યા જ ન હતા. તેઓ એવા નાશ પામ્યા કે જાણે આ ઘરોમાં તેઓ વસ્યા જ ન હતા. શુએબને ખોટો ઠેરવનાર જ છેવટે બરબાદ થઈને રહ્યા. قَوْمِ لَقَدْ أَبْلَغْتُ لكم رسالات ربي ونصحت لكم فكيف آسى على قوم كافرين. અને શુએબ આમ કહીને તેમની વસ્તીમાંથી નીકળી ગયો. હે મારી કોમના લોકો, મેં પોતાના રબના સંદેશા તમને પહોંચાડી દીધા અને તમારી ભલાઈ કરવાનો હક ચૂકવી દીધો. હવે હું એ કોમ માટે કેવી રીતે અફસોસ કરું જે સત્યનો સ્વીકાર કરવાની ના પાડે છે. ત્યારે આવું નથી બન્યું કે અમે કોઈ વસ્તીમાં નબી મોકલ્યો હોય અને એ વસ્તીના લોકોને પહેલા તંગી અને મુસીબતમાં ન નાખ્યા હોય, એ વિચારથી કે કદાચ તેઓ આજીજી કરે. પછી અમે તેમની દુર્દશાને સુખમાં બદલી દીધી એટલે સુધી કે તેઓ ખૂબ ફૂલ્યા ફાલ્યા અને કહેવા લાગ્યા, અમારા પૂર્વજો ઉપર પણ સારા અને ખરાબ દિવસો આવતા જ રહ્યા છે. છેવટે અમે તેમને ઓચિંતા જ પકડી લીધા અને તેમને ખબર સુદ્ધા ન પડી. જો વસ્તીઓના લોકો ઈમાન લાવત અને તકવાનું વલણ અપનાવત તો અમે તેમની ઉપર આકાશ અને ધરતીની બરકતોના દ્વાર ઉઘાડી દેત, પરંતુ તેમણે તો ઇનકાર કર્યો, એટલા માટે અમે એ ખરાબ કમાણીના હિસાબમાં તેમને પકડી લીધા જે તેઓ ભેગી કરી રહ્યા હતા. પછી શું વસ્તીઓના લોકો હવે એનાથી નિર્ભય થઈ ગયા છે કે અમારી સજા કદાપી ઓચિંતી તેમની ઉપર રાતના સમયે નહીં આવે જ્યારે તેઓ ઊંઘતા હોય? અથવા તેઓ નિર્ભય થઈ ગયા છે કે અમારો બળવાન હાથ ક્યારે તેમની ઉપર દિવસના સમયે નહીં પડે જ્યારે તેઓ રમી રહ્યા હોય? શું આ લોકો અલ્લાહની ચાલથી ડરતા નથી? જો કે અલ્લાહની ચાલથી એ જ કોમ ડરતી નથી જે નાશ પામવાની હોય. نطبع على قلوبهم فهم لا يسمعون. અને શું એ લોકોને જેઓ અગાઉના ધરતીવાસીઓ પછી ધરતીના વારસ થયા છે આ બનાવે કોઈ પાઠ નથી શીખવાડ્યો કે જો અમે છીએ તો તેમના ગુનાઓ માટે તેમને પકડી શકીએ છીએ, પરંતુ તેઓ પાઠ ભણાવતી હકીકતો તરફ બેદરકારી દાખવે છે અને અમે તેમના દિલો ઉપર મહોર મારી દઈએ છીએ, પછી તેઓ કશું જ સાંભળતા નથી. એ કોમો જેમના કિસ્સા અમે તમને સંભળાવી રહ્યા છીએ તમારી સમક્ષ દ્રષ્ટાંત રૂપે મોજૂદ છે. તેમના રસૂલો તેમની પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ જે વસ્તુને તેઓ એક વખત ખોટી ઠેરવી ચૂક્યા હતા પછી તેને તેઓ માનવાના ન હતા. જુઓ, આવી રીતે અમે સત્યનો ઇનકાર કરનારાઓના દિલો ઉપર મહોર મારી દઈએ છીએ. અમે તેમના પૈકી ઘણા ખરાને કરારનો જરાય આદર કરતા જોયા નહીં, બલકે ઘણા ખરાને ના ફરમાન જ જોયા. ત્યારબાદ એ કોમો પછી જેમનું વર્ણન ઉપર કરવામાં આવ્યું, અમે મૂસાને પોતાની નિશાનીઓ સાથે ફિરઔન અને તેની કોમના સરદારો પાસે મોકલ્યો, પરંતુ તેમણે પણ અમારી નિશાનીઓ સાથે અન્યાય કર્યો. પછી જુઓ એ બગાડ ફેલાવનારાઓનો કેવો અંજામ આવ્યો. મૂસાએ કહ્યું, હે ફિરઔન, હું સૃષ્ટિના રબ તરફથી મોકલવામાં આવ્યો છું. મારું કર્તવ્ય આ જ છે કે અલ્લાહનું નામ લઈ કોઈ વાત સત્ય સિવાય ન કહું. હું તમારી પાસે તમારા રબ તરફથી નિમણૂકની સ્પષ્ટ દલીલ લઈને આવ્યો છું, એટલા માટે તું બની ઇસરાયલને મારી સાથે મોકલી દે. ઓ ફિરાઉને કહ્યું, જો તું કોઈ નિશાની લાવ્યો છે અને પોતાના દાવામાં સાચો છે તો એ રજૂ કર. મૂસાએ પોતાની લાઠી ફેંકી અને જોત જોતામાં તે એક જીવતો અજગર હતો. તેણે પોતાનો હાથ બહાર કાઢ્યો અને સૌ જોનારાઓની સામે તે ચળકી રહ્યો હતો. આ જોઈને ફિરોનની કોમના સરદારોએ એકબીજાને કહ્યું, ચોક્કસ આ માણસ કોઈ પ્રવીણ જાદુગર છે અને તમને તમારી ભૂમિમાંથી કાઢી મૂકવા માંગે છે. હવે બોલો, શું કહો છો? પછી તે સૌએ ફિરોનને સલાહ આપી કે તેને અને તેના ભાઈને પ્રતીક્ષામાં રાખીએ અને તમામ શહેરોમાં દૂતો મોકલી દો કે દરેક જાદુકળાના જાણકારને તમારી પાસે લઈ આવે. આમ જાદુગરો ફિરોન પાસે આવી ગયા. તેમણે કહ્યું, જો અમે જીતી ગયા તો અમને તેનો બદલો તો ચોક્કસ મળશે ને? ફિરોને ઉત્તર આપ્યો, હા, તમે નિકટવર્તી વ્યક્તિઓમાં હશો. પછી તેમણે મૂસાને કહ્યું, તમે ફેંકો છો કે અમે ફેંકીએ? મૂસાએ જવાબ આપ્યો, તમે જ ફેંકો. તેમણે જાદુ ફેંક્યો તો નજરોને જાદુવશ અને દિલોને ભયભીત કરી દીધા અને ઘણો જબરજસ્ત જાદુ બનાવી લાવ્યા. અમે મૂસાને ઇશારો કર્યો કે ફેંક પોતાની લાઠી. તેણે જેવી ફેંકી કે જોત જોતામાં તે તેમના એ ખોટા જાદુને ગળી ગઈ. આવી રીતે જે સત્ય હતું તે સત્ય પુરવાર થયું અને જે કંઈ તેમણે બનાવી કાઢ્યું હતું તે ખોટું થઈ ગયું. ફિરૌન અને તેના સાથીઓ મુકાબલાના મેદાનમાં પરાજિત થયા અને વિજયી થવાના બદલે ઉલટાના અપમાનિત થઈ ગયા. અને જાદુગરોની એવી હાલત થઈ જાણે કોઈ વસ્તુએ અંદરથી તેમને સિદ્ધામાં ઢાળી દીધા. કહેવા લાગ્યા, અમે માની લીધો રબ્બુલ આલમીનને, એ રબને જેને મૂસા અને હારૂન માને છે. ફિરૌને કહ્યું, તમે તેની ઉપર ઈમાન લાવ્યા એ પહેલા કે હું તમને પરવાનગી આપું? બેશક આ કોઈ ગુપ્ત કાવતરું હતું જે તમે લોકોએ આ પાટનગરમાં કર્યું, જેથી તેના માલિકોને સત્તા ઉપરથી હટાવી દો. સારું, તો આનું પરિણામ હમણાં જ તમને જણાઈ જાય છે. હું તમારા હાથ પગ ઉલટી બાજુઓથી કપાવી નાખીશ અને એ પછી તમને સૌને શૂળીએ ચડાવીશ. તેમણે જવાબ આપ્યો, છેવટે અમારે પાછા ફરવાનું તો પોતાના રબની તરફ છે. તું જે વાત માટે અમારાથી વેર લેવા માગે છે તે આ સિવાય કંઈ નથી કે અમારા રબની નિશાનીઓ જ્યારે અમારી સામે આવી ગઈ તો અમે તેમને માની લીધી. હે રબ, અમારી ઉપર ધૈર્ય ઉતાર અને અમને દુનિયામાંથી ઉઠાવ તો એ હાલતમાં કે અમે તારા આજ્ઞાંકિત હોઈએ. ફિરૌન ને તેની કોમના સરદારોએ કહ્યું, શું તું મૂસા અને તેની કોમને આમ જ છોડી દેશે કે દેશમાં બગાડ ફેલાવે અને તેઓ તારી અને તારા ઉપાસીઓની બંદગી છોડી બેસે? ફિરૌને જવાબ આપ્યો, હું તેમના પુત્રોની કતલ કરાવીશ અને તેમની સ્ત્રીઓને જીવતી રહેવા દઈશ. અમારી સત્તાની પકડ તેમની ઉપર મજબૂત છે. لله يورثها من મૂસાએ પોતાની કોમને કહ્યું, અલ્લાહ પાસે મદદ માગો અને ધીરજ રાખો, ધરતી અલ્લાહની છે, પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેનો વારસ બનાવી દે છે, અને છેવટની સફળતા તેમના જ માટે છે જેઓ તેનો ડર રાખીને કામ કરે. તેની કોમના લોકોએ કહ્યું, તારા આગમન અગાઉ પણ અમે સતાવવામાં આવતા હતા અને હવે તારા આગમન પછી પણ સતાવવામાં આવી રહ્યા છીએ. તેણે જવાબ આપ્યો, એ સમય હવે નજીક છે કે તમારો રબ તમારા શત્રુને મારી નાખે અને તમને ધરતીમાં ખલીફા બનાવે, પછી જુએ કે તમે કેવા કાર્ય કરો છો. અમે ફિરઔનના લોકોને કેટલાય વર્ષો સુધી દુષ્કાળ અને પાકની અછતમાં નાખી રાખ્યા કે કદાચ તેમને ભાન થાય. حسنة قالوا لنا هذه وإن تصبهم سيئة يطيروا بموسى ومن معه ألا પરંતુ તેમની હાલત આ હતી, જ્યારે સારા દિવસો આવતા તો કહેતા કે અમે આના જ હકદાર છીએ, અને જ્યારે ખરાબ દિવસો આવતા તો મૂસા અને તેના સાથીદારોને પોતાના માટે અપશુકનિયાર ઠેરવતા. જો કે હકીકતમાં તેમનું અપશુકન તો અલ્લાહ પાસે જ હતું, પરંતુ તેમના પૈકી ઘણા ખરા જાણતા ન હતા. تسحرنا بها فما نحن لك بمؤمنين. તેમણે મૂસાને કહ્યું, તું અમને મંત્ર મુગ્ધ કરવા માટે ચાહે જે નિશાનીઓ લઈ આવે, અમે તો તારી વાત માનવાના નથી. છેવટે અમે તેમની ઉપર તોફાન મોકલ્યું, તીડના ટોળા છોડ્યા, જુઓ ફેલાવી, દેડકા કાઢ્યા અને લોહી વરસાવ્યું. આ બધી નિશાનીઓ જુદી જુદી કરીને દેખાડી, પરંતુ તેઓ વિદ્રોહ કરતા રહ્યા અને તેઓ અત્યંત ગુનેગાર લોકો હતા. قالوا يا موسى ادع لنا ربك بما عهد لنؤمنن لك ولنرسلن معك بني إسرائيل. જ્યારે પણ તેમની ઉપર આફત ઉતરી આવતી તો કહેતા, હે મૂસા, તને પોતાના રબ તરફથી જે હોદ્દો પ્રાપ્ત છે તેના કારણે અમારે માટે દુઆ કર. જો આ વખતે તું અમારી ઉપરથી આફત ટળાવી દે તો અમે તારી વાત માની લઈશું અને બની ઇસરાયલને તારી સાથે મોકલી દઈશું. પરંતુ જ્યારે અમે તેમની ઉપરથી પોતાની આફત એક નિશ્ચિત સમય માટે જ્યાં તેઓ છેવટે પહોંચવાના હતા હટાવી લેતા તો તેઓ તુરત જ પોતાના વચનથી ફરી જતા. ત્યારે અમે તેમનાથી બદલો લીધો અને તેમને સમુદ્રમાં ગરકાવ કરી દીધા, કેમ કે તેમણે અમારી નિશાનીઓને ખોટી ઠેરવી હતી અને તેમનાથી બેપરવા થઈ ગયા હતા. અને તેમની જગ્યાએ અમે એ લોકોને જેમને નબળા બનાવી રાખવામાં આવ્યા હતા એ ધરતીના પૂર્વ અને પશ્ચિમના વારસદાર બનાવી દીધા, જેને અમે બરકતોથી માલામાલ કરેલી હતી. આવી રીતે બની ઇસરાયેલના હકમાં તારા રબનો ભલાઈનો વાયદો પરિપૂર્ણ થયો, કારણ કે તેમણે ધીરજ રાખી હતી અને ફિરૌન અને તેની કોમનું એ સઘળું નષ્ટ કરી દીધું જે તેઓ બનાવતા હતા અને ઊંચી ઊંચી છતો ઊભી કરતા હતા. وجاوزنا ببني إسرائيل البحر فأتوا على قوم يعكفون على أصنام لهم બની ઇસરાયલને અમે સમુદ્રમાંથી પસાર કરી દીધા. પછી તેઓ ચાલ્યા અને રસ્તામાં એક એવી કોમ વચ્ચેથી તેઓ પસાર થયા જે પોતાની કેટલીક મૂર્તિઓની મોહિત હતી. કહેવા લાગ્યા, હે મૂસા, અમારા માટે પણ કોઈ એવો ઉપાસ્ય બનાવી દે જેવા આ લોકોના ઉપાસ્યો છે. મૂસાએ કહ્યું, તમે લોકો મોટી અજ્ઞાનતાની વાત કરો છો. આ લોકો જે પદ્ધતિને અનુસરી રહ્યા છે તે તો નાશ પામવાની છે, અને જે કાર્ય તેઓ કરી રહ્યા છે તે સાવ મિથ્યા છે. પછી મૂસાએ કહ્યું, શું હું અલ્લાહ સિવાય કોઈ બીજો ખુદા તમારા માટે શોધું? જો કે તે અલ્લાહ જ છે જેણે તમને જગતની સર્વ કોમો ઉપર શ્રેષ્ઠતા બક્ષી છે. અને અલ્લાહ ફરમાવે છે, તે સમય યાદ કરો જ્યારે અમે ફિરોનવાળાથી તમને છુટકારો અપાવ્યો, જેમની હાલત આ હતી કે તમને ભારે યાતનાઓમાં નાખી રાખતા હતા, તમારા પુત્રોને કતલ કરતા અને તમારી સ્ત્રીઓને જીવતી રહેવા દેતા, અને તેમાં તમારા રબ તરફથી તમારી મોટી અજમાયશ હતી. અમે મૂસાને 30 રાત અને દિવસ માટે સીનાના પર્વત ઉપર બોલાવ્યો અને પાછળથી 10 દિવસનો બીજો વધારો કરી દીધો. આમ તેના રબની ઠરાવેલી મુદ્દત પૂરા 40 દિવસ થઈ ગઈ. મૂસાએ જતી વખતે પોતાના ભાઈ હારૂનને કહ્યું, મારી ગેરહાજરીમાં તમે મારી કોમમાં મારી જગ્યા સંભાળજો અને સારી રીતે કાર્ય કરતા રહેજો અને બગાડ પેદા કરનારાઓના રસ્તે ન ચાલતા. જ્યારે તે અમારા ઠરાવેલા સમયે પહોંચ્યો અને તેના રબે તેની સાથે વાર્તાલાપ કર્યો, તો તેણે અરજ કરી, હે રબ, મને જોવાની શક્તિ આપ કે હું તને જોઉં. ફરમાવ્યું, તું મને નથી જોઈ શકતો, હા, જરા સામેના પર્વત તરફ જો, જો તે પોતાની જગ્યાએ કાયમ રહે તો અલબત્ત તું મને જોઈ શકશે. આથી જ્યારે પર્વત ઉપર તેના રબે પોતાના નૂરને જાહેર કર્યો તો તેના ચૂરે ચૂરા કરી દીધા અને મૂસા બેભાન થઈ પડી ગયો. જ્યારે ભાન આવ્યો ત્યારે બોલ્યો, પાક છે તારી હસ્તી, હું તારી સમક્ષ તોબા કરું છું અને સૌથી પહેલા ઈમાન લાવનાર હું છું. ફરમાવ્યું, હે મૂસા, મેં તમામ લોકો ઉપર પસંદગી આપી તને ચૂંટ્યો છે કે મારી પૈગંબરી કરે અને મારી સાથે વાર્તાલાપ કરે, તો જે કંઈ હું તને આપું તે લે અને આભારી બન. એ પછી અમે મૂસાને જીવનના દરેક વિભાગ વિશે, શિખામણ અને દરેક પાસા અંગે સ્પષ્ટ માર્ગદર્શન પાટીઓ ઉપર લખીને આપી દીધું અને તેને કહ્યું, આ માર્ગદર્શન મજબૂત હાથો વડે પકડ અને પોતાની કોમને આદેશ આપ કે તેના બહેતર અર્થનું અનુસરણ કરે. ટૂંક સમયમાં જ હું તમને નાફરમાન લોકોનું ઠેકાણું બતાવીશ. أصرف عن آياتي الذين يتكبرون في الأرض بغير الحق وإن يروا كل آية لا يؤمنوا بها وإن હું પોતાની નિશાનીઓથી એ લોકોની નજરો ફેરવી દઈશ જેઓ કોઈ પણ અધિકાર વિના ધરતી ઉપર અભિમાન કરે છે. તેઓ ચાહે કોઈ નિશાની જોઈ લે, તેઓ કદી પણ તેની ઉપર ઈમાન નહીં લાવે. જો સીધો માર્ગ તેમની સામે આવે તો તેને અપનાવશે નહીં, અને જો વાંકો રસ્તો દેખાય તો તેની ઉપર ચાલી નીકળશે, કેમ કે તેમણે અમારી નિશાનીઓને ખોટી ઠેરવી અને તેની તરફ બેદરકારી દાખવતા રહ્યા. والذين كذبوا بآياتنا ولقاء الآخرة حبطت أعمالهم هل يجزون إلا ما كانوا અમારી નિશાનીઓને જેણે ખોટી ઠેરવી અને આખિરતની મુલાકાતનો ઇનકાર કર્યો તેના બધા કર્મો વ્યર્થ થઈ ગયા. શું લોકો આના સિવાય બીજો કોઈ બદલો મેળવી શકે છે કે જેવું કરે તેવું પામે? મૂસાની ગેરહાજરીમાં તેની કોમના લોકોએ પોતાના ઘરણાઓમાંથી એક વાછરડાની મૂર્તિ બનાવી જેમાંથી બળદ જેવો અવાજ નીકળતો હતો. શું તેમને દેખાતું ન હતું કે તે ન તેમની સાથે બોલે છે ન તો કોઈ બાબતમાં તેમનું માર્ગદર્શન કરે છે? તેમ છતાં તેમણે તેને ઉપાસ્ય બનાવી લીધો અને તેઓ ભારે જુલમી હતા. પછી જ્યારે તેમનો ભ્રમ ભાંગી ગયો અને તેમણે જોઈ લીધું કે હકીકતમાં તેઓ ભટકી ગયા છે તો કહેવા લાગ્યા, જો અમારા રબે અમારી ઉપર દયા ન કરી અને અમારાથી દરગુજર ન ફરમાવી તો અમે બરબાદ થઈ જઈશું. أعجلتم أمر ربكم وألقى الألواح وأخذ برأس أخيه يجره إليه. બીજી તરફથી મૂસા ગુસ્સા અને દુઃખથી ભરેલો પોતાની કોમ તરફ પાછો ફર્યો. ઘણી ખરાબ નાયબગીરી કરી તમે મારી ગેરહાજરીમાં. શું તમારાથી આટલી ધીરજ ન રખાઈ કે પોતાના રબના હુકમની પ્રતીક્ષા કરત અને પાટીઓ ફેંકી દીધી અને પોતાના ભાઈ એટલે કે હારૂનના માથાના વાળ પકડીને તેને ખેંચ્યો? હારૂને કહ્યું, હે મારી માતાના પુત્ર, આ લોકોએ મને દબાવી લીધો અને મને મારી નાખવાની અણી ઉપર હતા. પછી તું દુશ્મનોને મારી ઉપર હસવાની તક ના આપ અને આ અત્યાચારી જૂથમાં મને સામેલ ન કર. ત્યારે મૂસાએ કહ્યું, હે રબ, મને અને મારા ભાઈને માફ કર અને અમને પોતાની દયામાં દાખલ કરી લે. તું સૌથી મોટો દયાળુ છે. જવાબમાં ઈર્ષાદ થયું કે જે લોકોએ વાછરડાને ઉપાસ્ય બનાવ્યો તેઓ ચોક્કસ પોતાના રબના પ્રકોપમાં સપડાઈને રહેશે અને દુનિયાના જીવનમાં ફજેત થશે. ઝૂઠ ઘડનારાઓને અમે આવી જ સજા આપીએ છીએ. سيئات ثم تابوا من بعدها وآمنوا إن ربك من بعدها لغفور رحيم. અને જે લોકો ખરાબ કાર્ય કરે પછી તોબા કરી લે અને ઈમાન લઈ આવે તો બેશક આ તોબા અને ઈમાન પછી તારો રબ દરગુજર અને રહેમ ફરમાવનાર છે. પછી જ્યારે મૂસાનો રોષ શમ્યો તો તેણે એ પાટીઓ ઉપાડી લીધી જેના લખાણોમાં માર્ગદર્શન અને દયા હતી એ લોકો માટે જેઓ પોતાના રબથી ડરે છે. તેણે પોતાની કોમના 70 માણસોને ચૂંટી કાઢ્યા જેથી તેઓ તેની સાથે અમારા ઠરાવેલા સમયે હાજર થાય. જ્યારે એ લોકોને એક ભૂકંપે ઝડપી લીધા તો મૂસાએ અરજ કરી, હે મારા માલિક, આપ ચાહત તો પહેલાં જ આમને અને મને મારી નાખી શકતા હતા. શું આપ એ ગુના માટે જે અમારા પૈકીના જૂજ મૂર્ખ લોકોએ કર્યો હતો અમને સૌને મારી નાખશો? આ તો આપની ઉતારેલી એક અજમાયશ હતી જેના વડે આપ જેને ચાહો છો ભટકાવી દો છો અને જેને ચાહો છો માર્ગદર્શન બક્ષો છો. અમારા વાલી તો આપ જ છો, પછી અમને માફ કરી દો અને અમારી ઉપર દયા ફરમાવો. આપ સૌથી મોટા માફ કરનારા છો. અને અમારા માટે આ દુનિયાની ભલાઈ પણ લખી દો અને આખિરતની પણ. અમે આપની તરફ રજૂ થઈ ગયા. જવાબમાં ઈર્ષાદ થયું, સજા તો હું જેને ચાહું છું આપું છું, પરંતુ મારી દયા પ્રત્યેક વસ્તુને આવરી લે છે અને તેને હું એવા લોકોના હકમાં લખીશ જેઓ નાફરમાનીથી બચશે, ઝકાત આપશે અને મારી આયતો ઉપર ઈમાન લાવશે. પછી આજે આ કૃપા એ લોકોનો હિસ્સો છે જે આ પૈગંબર ઉમ્મી નબીનું અનુસરણ અપનાવે, જેનું વર્ણન તેમને પોતાને ત્યાં તૌરાત અને ઇંજીલમાં લખેલું મળે છે. તે તેમને ભલાઈનો હુકમ આપે છે અને બુરાઈથી રોકે છે. તેમના માટે શુદ્ધ વસ્તુઓ હલાલ અને અશુદ્ધ વસ્તુઓ હરામ કરે છે અને તેમની ઉપરથી એ બોજા ઉતારે છે જે તેમની ઉપર લદાયેલા હતા અને એ બંધનો ખોલે છે જેમાં તેઓ જકડાયેલા હતા. એટલે જે લોકો આની ઉપર ઈમાન લાવે અને આની હિમાયત અને મદદ કરે અને એ પ્રકાશનું અનુસરણ કરે જે આની સાથે ઉતારવામાં આવ્યો છે, તેઓ જ સફળતા પામવાના છે. હે મોહમ્મદ, કહો, હે માનવો, હું તમારા સૌ માટે ખુદાનો પૈગંબર છું જે ધરતી અને આકાશોની બાદશાહતનો માલિક છે. તેના સિવાય કોઈ ખુદા નથી. એ જ જીવન બક્ષે છે અને એ જ મોત આપે છે. પછી ઈમાન લાવો અલ્લાહ ઉપર અને તેના મોકલેલા ઉમ્મી નબી ઉપર જે અલ્લાહ અને તેના ફરમાનોને માને છે, અને તેનું અનુસરણ અપનાવો. આશા છે કે તમે સીધો માર્ગ પામી લેશો. ومن قوم موسى أمة يهدون بالحق وبه يعدلون موسى ની કોમમાં એક જૂથ એવું પણ હતું જે સત્ય પ્રમાણે માર્ગદર્શન આપતું અને સત્ય પ્રમાણે જ ન્યાય કરતું હતું. અને અમે એ કોમને 12 કુળોમાં વહેંચી દઈ તેમને કાયમી જૂથોનું સ્વરૂપ આપી દીધું હતું, અને જ્યારે મૂસા પાસે તેની કોમે પાણી માંગ્યું તો અમે તેને ઈશારો કર્યો કે ફલાણા ખડક ઉપર પોતાની લાઠી મારો. આથી એ ખડકમાંથી એકાએક 12 ઝરણા ફૂટી નીકળ્યા અને દરેક જૂથે પોતાની પાણી લેવાની જગ્યા નક્કી કરી લીધી. અમે તેમની ઉપર વાદળોનો છાંયડો કર્યો અને તેમની ઉપર મન અને સલવા ઉતાર્યા. ખાઓ એ શુદ્ધ વસ્તુઓ જે અમે તમને આપી છે. પરંતુ આ પછી તેમણે જે કંઈ કર્યું તો અમારી ઉપર જુલમ ન કર્યો, બલકે પોતાની જ ઉપર જુલમ કરતા રહ્યા. યાદ કરો એ સમય જ્યારે તેમને કહેવામાં આવ્યું હતું, આ વસ્તીમાં જઈને વસવાટ કરો અને તેની પેદાશમાંથી પોતાની ઈચ્છા અનુસાર જીવિકા મેળવો અને હિત્તતુન હિત્તતુન બોલતા જાઓ અને નગરના દરવાજામાં નતમસ્તક થઈને દાખલ થાઓ. અમે તમારા કસૂર માફ કરીશું અને નેક વર્તન કરનારાઓને વધારે કૃપાથી નવાજીશું. પરંતુ જે લોકો તેમના પૈકી જુલમી હતા તેમણે એ વાત જે તેમને કહેવામાં આવી હતી ફેરવી નાખી, અને પરિણામ એ આવ્યું કે અમે તેમના જુલમના બદલામાં તેમની ઉપર આકાશમાંથી આપત્તિ મોકલી દીધી. અને જરા તેમને એ વસ્તી વિશે પણ પૂછો જે સમુદ્રના કિનારે આવેલી હતી. તેમને યાદ દેવડાવો એ બનાવો કે ત્યાંના લોકો સપ્ત એટલે કે શનિવારના દિવસે અલ્લાહના આદેશનો ભંગ કરતા હતા, અને એ કે માછલીઓ સપ્તના દિવસે જ ઉભરાઈને સપાટી ઉપર તેમની સામે આવતી હતી અને સપ્ત સિવાયના બાકીના દિવસોમાં આવતી ન હતી. આ એટલા માટે થતું હતું કે અમે તેમની નાફરમાનીના કારણે તેમને અજમાવી રહ્યા હતા. أمة منهم لم تعظون قوما الله مهلكهم أو معذبهم عذابا شديدا قالوا معذرة قالوا معذرة إلى ربكم ولعلهم يتقون. અને તેમને એ પણ યાદ દેવડાવો કે જ્યારે તેમના પૈકી એક જૂથે બીજા જૂથને કહ્યું હતું, તમે એવા લોકોને શા માટે ઉપદેશ આપો છો જેમને અલ્લાહ નષ્ટ કરવાનો છે અથવા ભારે સજા આપવાનો છે? તો તેમણે જવાબ આપ્યો હતો, અમે આ બધું તમારા રબની સમક્ષ પોતાને દોષારોપણથી બચાવવા માટે કરીએ છીએ, અને એ આશાએ કરીએ છીએ કે કદાચ આ લોકો નાફરમાનીથી બચે. મા છેવટે જ્યારે તેઓ એ ઉપદેશોનો બિલકુલ જ ભૂલી ગયા જે તેમને યાદ દેવડાવવામાં આવ્યા હતા, ત્યારે અમે એ લોકોને બચાવી લીધા જેઓ બુરાઈઓથી રોકતા હતા, અને બાકીના સૌ લોકોને જેઓ જુલમી હતા તેમની નાફરમાનીઓના કારણે ભારે સજામાં પકડી લીધા. પછી જ્યારે પૂરેપૂરા વિદ્રોહ સાથે એ જ કાર્ય કરતા રહ્યા જેનાથી તેમને રોકવામાં આવ્યા હતા, તો અમે કહ્યું કે વાનર થઈ જાઓ, હળદૂત થયેલા. અને યાદ કરો જ્યારે તમારા રબે એલાન કરી દીધું તે કયામત સુધી સતત એવા લોકોને બની ઇસરાયલ ઉપર આધિપત્ય આપતો રહેશે જેઓ તેમને સૌથી ખરાબ યાતના પહોંચાડશે. બેશક તમારો રબ સજા કરવામાં ઝડપી છે, અને બેશક એ દરગુજર અને દયા કરનાર પણ છે. અમે તેમને ધરતી ઉપર ટુકડે ટુકડા કરી અનેક કોમોમાં વહેંચી દીધા. કેટલાક લોકો તેમનામાં સદાચારી હતા અને કેટલાક આનાથી જુદા પ્રકારના. અમે તેમને ધરતી ઉપર ટુકડે ટુકડા કરી અનેક કોમોમાં વહેંચી દીધા. કેટલાક લોકો તેમનામાં સદાચારી હતા અને કેટલાક આનાથી જુદા પ્રકારના. અને અમે સારી અને ખરાબ પરિસ્થિતિઓ વડે તેમને અજમાવતા રહ્યા કે કદાચ તેઓ પાછા ફરે. وَيَقُولُونَ سَيُغْفَرُ لَنَا وَإِنْ يَأْتِهِمْ عَرَضٌ مِثْلُهُ يَأْخُذُوهُ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِمْ مِيثَاقُ الْكِتَابِ أَلَّا يَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ وَدَرَسُوا مَا فِيهِ وَالدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِلَّذِينَ ત્યારબાદ પહેલાની પેઢીઓ પછી એવા અપાત્ર લોકો તેમના ઉત્તરાધિકારી બન્યા જેઓ અલ્લાહના ગ્રંથના વારસ બનીને આ તુચ્છ દુનિયાના લાભો સમેટે છે અને કહી દે છે કે આશા છે કે અમને માફ કરી દેવામાં આવશે, અને જો એ જ દુનિયાનો માલ સામે આવે છે તો ફરીથી તેને ઝડપી લે છે. શું તેમની પાસેથી ગ્રંથનો કરાર લેવાઈ ચૂક્યો નથી કે અલ્લાહના નામથી એ જ વાત કહે જે સત્ય હોય, અને તેઓ પોતે જ વાંચી ચૂક્યા છે જે ગ્રંથમાં લખેલું છે. આખિરતનું ઠેકાણું તો ખુદાથી ડરતા લોકો માટે જ સારું છે. શું તમે આટલી વાત પણ સમજતા નથી? જે લોકો ગ્રંથનું પાલન કરે છે અને જેમણે નમાઝ કાયમ કરી રાખી છે, બેશક આવા સચ્ચરિત્ર લોકોનું વળતર અમે વ્યર્થ કરીશું નહીં. તેમને એ સમય પણ જરા યાદ છે જ્યારે અમે પર્વતને હલાવી તેમની ઉપર એ રીતે ઢાળી દીધો હતો જાણે કે તે છત્રી હોય, અને તેઓ ધારતા હતા કે તે તેમની ઉપર આવી પડશે. અને તે વખતે અમે તેમને કહ્યું હતું કે જે ગ્રંથ અમે તમને આપી રહ્યા છીએ તેને મજબૂતાઈપૂર્વક પકડી રાખો, અને જે કંઈ તેમાં લખ્યું છે તેને યાદ રાખો. આશા છે કે તમે બુરાઈથી બચીને રહેશો. وأشهدهم على أنفسهم ألست بربكم قالوا بلى شهدنا أن تقولوا يوم القيامة અને હે નબી, લોકોને યાદ દેવડાવો એ સમય જ્યારે તમારા રબે આદમના પુત્રોની કેળોમાંથી તેમની ઓલાદ કાઢી હતી, અને તેમને ખુદ પોતાની ઉપર સાક્ષી રાખીને પૂછ્યું હતું, શું હું તમારો રબ નથી? તેમણે કહ્યું, આપ જ અમારા રબ છો, અમે આની સાક્ષી આપીએ છીએ. આ અમે એટલા માટે કર્યું કે કદાચ તમે કયામતના દિવસે એમ ન કહી દો કે અમે તો આ વાતથી અજાણ હતા. અથવા એમને કહેવા લાગો કે શિર્કની શરૂઆત તો અમારા પૂર્વજોએ અમારી પહેલા જ કરી હતી, અને અમે પછીથી તેમના વંશમાં પેદા થયા. પછી શું આપ અમને એ ગુના માટે પકડો છો જે ગુનેગાર લોકોએ કર્યો હતો? જુઓ, આવી રીતે અમે નિશાનીઓ સ્પષ્ટપણે વર્ણવીએ છીએ, અને એટલા માટે વર્ણવીએ છીએ કે આ લોકો પાછા ફરે. ફસલખ મિન્હા ફઅસબ الشيطان فكان من الغاوين. અને હે નબી, આમની સામે એ માણસની વાતનું વર્ણન કરો જેને અમે પોતાની આયતોનું જ્ઞાન આપ્યું હતું, પરંતુ તેણે તેમના બંધન ઉતારી ફેંક્યા. છેવટે શૈતાન તેની પાછળ પડી ગયો, એટલે સુધી કે તે ભટકેલાઓમાં સામેલ થઈને રહ્યો. فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِنْ تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَثْ ذَلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا فَقُصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ. જો અમે ઈચ્છ્યું હોત તો તેને એ આયતો મારફતે ઉચ્ચ પદવી આપી હોત, પરંતુ તે તો ધરતીની તરફ ઝૂકીને રહી ગયો અને પોતાની મનની ઈચ્છાઓની જ પાછળ પડ્યો રહ્યો. આથી તેની હાલત કૂતરા જેવી થઈ ગઈ કે તમે તેની ઉપર હુમલો કરો ત્યારે પણ જીભ લટકાવી રાખે અને તેને છોડી દો તો પણ જીભ લટકાવી રાખે. આ જ ઉદાહરણ છે એ લોકોનું જેઓ અમારી આયતોને ખોટી ઠેરવે છે. તમે આ કિસ્સા એમને સંભળાવતા રહો, કદાચ આ લોકો કંઈક વિચાર કરે. ઘણું જ ખરાબ ઉદાહરણ છે આવા લોકોનું જેમણે અમારી આયતોને ખોટી ઠેરવી, અને તેઓ પોતે જ પોતાની જાત ઉપર જુલમ કરતા રહ્યા છે. જેને અલ્લાહ માર્ગદર્શન બક્ષે માત્ર એ જ સીધો માર્ગ પામે છે, અને જેને અલ્લાહ પોતાના માર્ગદર્શનથી વંચિત કરી દે તે જ નિષ્ફળ અને નિરાશ થઈને રહે છે. અને આ હકીકત છે કે કેટલાય જિન્નાતો અને મનુષ્ય એવા છે જેમને અમે જહન્નમ માટે જ પેદા કર્યા છે. તેમની પાસે હૃદયો છે, પરંતુ તેઓ તેનાથી વિચારતા નથી. તેમની પાસે આંખો છે, પરંતુ તેનાથી તેઓ જોતા નથી. તેમની પાસે કાન છે, પરંતુ તેઓ તેનાથી સાંભળતા નથી. તેઓ પશુઓ જેવા છે, બલકે તેમનાથી પણ વધુ બદતર. આ એ લોકો છે જેઓ ગફલતમાં પડી ગયા છે. ઉ અલ્લાહ ઉત્તમ નામોનો હકદાર છે, તેને ઉત્તમ નામોથી જ પોકારો અને એ લોકોને છોડી દો જેઓ તેના નામ રાખવામાં સીધા માર્ગથી ચલિત થઈ જાય છે. જે કંઈ તેઓ કરે છે તેનો બદલો તેઓ પામશે જ. અમારી મખલૂકમાં એક જૂથ એવું પણ છે જે બિલકુલ સત્ય અનુસાર માર્ગદર્શન આપે છે અને સત્ય અનુસાર ન્યાય કરે છે. રહ્યા એ લોકો જેમણે અમારી આયતોને ખોટી ઠેરવી છે, તો તેમને અમે ધીરે ધીરે એવી રીતે વિનાશ તરફ લઈ જઈશું કે તેમને ખબર સુદ્ધા નહીં થાય. હું તેમને ઢીલ આપી રહ્યો છું, મારી ચાલને નિષ્ફળ કરનાર કોઈ નથી. અને શું આ લોકોએ ક્યારે વિચાર્યું નથી કે એમના મિત્ર ઉપર દીવાનગીની કોઈ અસર નથી? એ તો એક ચેતવણી આપનાર છે, જે ખરાબ પરિણામ આવે તે પહેલાં સ્પષ્ટપણે ચેતવી રહ્યો છે. શું આ લોકોએ આકાશ અને ધરતીના તંત્ર ઉપર ક્યારેય વિચાર્યું નથી? અને કોઈ પણ વસ્તુને જેને અલ્લાહે પેદા કરી છે આંખો ઉઘાડીને નથી જોઈ? અને શું આ પણ તેમણે વિચાર્યું નથી કે કદાચ તેમની જિંદગીની મુદ્દત સમાપ્ત થવાનો સમય નજીક આવી ગયો હોય? પછી છેવટે પૈગંબરની આ ચેતવણી પછી હવે કઈ વાત એવી હોઈ શકે છે જેની ઉપર તેઓ ઈમાન લાવે? જેને અલ્લાહ માર્ગદર્શનથી વંચિત કરી દે તેના માટે પછી કોઈ માર્ગદર્શક નથી, અને અલ્લાહ તેમને તેમના વિદ્રોહમાં જ ભટકતા છોડી દે છે. ના આ લોકો તમને પૂછે છે કે આખરે એ કયામતની ઘડી ક્યારે આવશે? કહો, આની જાણકારી મારા રબ પાસે જ છે. તેને પોતાના સમય ઉપર તે જ જાહેર કરશે. આકાશો અને ધરતીમાં એ ઘણો જ કપરો સમય હશે. એ તમારી ઉપર ઓચિંતો આવી જશે. આ લોકો તેના વિશે તમને એવી રીતે પૂછે છે જાણે કે તમે તેની શોધમાં લાગેલા છો. કહો, આની જાણકારી તો માત્ર અલ્લાહને છે, પરંતુ ઘણા લોકો આ હકીકતથી અજાણ છે. હે નબી, આ લોકોને કહો, હું મારી જાત માટે કોઈ ફાયદા કે નુકસાનનો અધિકાર ધરાવતો નથી. અલ્લાહ જે કંઈ ચાહે છે તે થાય છે, અને જો મને અદૃશ્યનું જ્ઞાન હોત તો હું ઘણા ફાયદા મારા માટે પ્રાપ્ત કરી લેત અને મને ક્યારેય કોઈ નુકસાન ન પહોંચત. હું તો માત્ર એક ચેતવણી આપનાર અને ખુશખબરી સંભળાવનાર છું એ લોકો માટે જેઓ મારી વાત માને. તે અલ્લાહ છે જેણે તમને એક જીવમાંથી પેદા કર્યા અને તેની જ જાતિમાંથી તેને જોડ બનાવી જેથી તેની પાસે આરામ પ્રાપ્ત કરે. પછી જ્યારે પુરુષે સ્ત્રીને ઢાંકી દીધી તો તેને એક હળવો ગર્ભ રહી ગયો, જેને લઈને તે હરતી ફરતી રહી. પછી જ્યારે તે ભારે થઈ ગઈ તો બંનેએ મળીને પોતાના રબને દુઆ કરી કે જો તે અમને સ્વસ્થ બાળક એનાયત કર્યું તો અમે તારા આભારી થઈશું. પરંતુ જ્યારે અલ્લાહે તેમને એક સ્વસ્થ બાળક આપ્યું તો તેઓ તેની બક્ષિશમાં બીજાઓને ભાગીદાર ઠેરવવા લાગ્યા. અલ્લાહ ઘણો ઉચ્ચ અને પર છે એ શિર્કની વાતોથી જે આ લોકો કરે છે. કેવા મૂર્ખ છે આ લોકો જેઓ એ લોકોને અલ્લાહના ભાગીદાર ઠેરવે છે જે કોઈ વસ્તુ પેદા નથી કરતા, બલકે ખુદ પેદા કરવામાં આવે છે. લા يستطيعون لهم نصرا ولا أنفسهم ينصرون જેઓ ન તો તેમની મદદ કરી શકે છે અને ન તો પોતે પોતાની મદદ કરવા શક્તિમાન છે. જો તમે તેમને સીધા માર્ગ તરફ બોલાવો તો તેઓ તમારી પાછળ ન આવે. તમે ચાહે તેમને બોલાવો કે ચૂપ રહો, બંને સ્વરૂપોમાં તમારા માટે સમાન જ રહ્યા. તમે ખુદાને છોડી જેમને પોકારો છો તેઓ તો માત્ર બંદાઓ છે, જેવી રીતે તમે બંદા છો. તેમની પાસે દુઆઓ માંગી જુઓ, તેઓ તમારી દુઆઓનો જવાબ આપે જો તેમના વિશેના તમારા વિચારો સાચા છે. શું તેઓ પગ ધરાવે છે કે તેનાથી ચાલે? શું તેઓ હાથ ધરાવે છે કે તેનાથી પકડે? શું તેઓ આંખો ધરાવે છે કે તેનાથી જુએ? શું તેઓ કાન ધરાવે છે કે તેનાથી સાંભળે? હે નબી, એમને કહો, બોલાવી લો પોતાના ઠેરવેલા ભાગીદારોને, કે પછી તમે સૌ મળીને મારી વિરુદ્ધ યુક્તિઓ કરો અને મને કદાપી મહેતલ ના આપો. મારો હિમાયતી અને મદદગાર એ ખુદા છે જેણે આ ગ્રંથ ઉતાર્યો છે અને તે સદાચારીઓની હિમાયત કરે છે. આનાથી ઉલટું તમે ખુદાને છોડીને જેમને પોકારો છો તેઓ ન તો તમારી મદદ કરી શકે છે અને ન તો ખુદ પોતાની મદદ કરવા જ શક્તિમાન છે. બલકે જો તમે તેમને સીધા માર્ગ ઉપર આવવા માટે કહો તો તેઓ તમારી વાત સાંભળી પણ શકતા નથી. જો કે તમને એવું લાગે છે કે તેઓ તમારી તરફ જોઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ કંઈ પણ જોતા નથી. હે નબી, નરમાશ અને દરગુજરની રીત અપનાવો, ભલાઈની શીખ આપતા રહો અને અજ્ઞાન લોકો સાથે નિરર્થક ચર્ચાથી દૂર રહો. જો ક્યારે શૈતાન તમને ઉત્તેજિત કરે તો અલ્લાહની પનાહ માગો, તે બધું જ સાંભળનાર અને જાણનાર છે. હકીકતમાં જે લોકો અલ્લાહનો ડર રાખે છે તેમની હાલત તો એવી હોય છે કે ક્યારેક શૈતાનની અસર હેઠળ કોઈ ખરાબ વિચાર તેમને સ્પર્શી પણ જાય છે તો તુરત જ ચેતી જાય છે, અને પછી તેમને સ્પષ્ટ દેખાવા લાગે છે કે તેમના માટે સાચો માર્ગ કયો છે. રહ્યા તેમના અર્થા શૈતાનોના ભાઈબંધો, તો તેઓ તેમને તેમની અવળાઈમાં વધુ ને વધુ ખેંચતા જાય છે અને તેમને ભટકાવવામાં કોઈ કસર બાકી રાખતા નથી. હે નબી, જ્યારે તમે આ લોકો સામે કોઈ નિશાની એટલે કે ચમત્કાર પ્રસ્તુત નથી કરતા તો તેઓ કહે છે કે તમે પોતાના માટે કોઈ નિશાની કેમ પસંદ ન કરી લીધી. એમને કહો, હું માત્ર એ વહીનું અનુસરણ કરું છું જે મારા રબે મારી તરફ મોકલી છે. આ સૂઝબૂઝની સ્પષ્ટ વાતો છે તમારા રબ તરફથી, અને માર્ગદર્શન અને કૃપા છે એ લોકો માટે જેઓ તેને સ્વીકારે. જ્યારે કુરાન તમારી સમક્ષ પડવામાં આવે તો તેને ધ્યાનપૂર્વક સાંભળો અને ચૂપ રહો, કદાચ તમારી ઉપર પણ કૃપા થઈ જાય. હે નબી, પોતાના રબને સવાર સાંજ યાદ કરો, મનમાં કરગરીને અને ડર સાથે અને જીભથી પણ ધીમા અવાજમાં. તમે એ લોકો પૈકીના ન થઈ જાઓ જેઓ ગાફેલ છે. જે ફરિશ્તાઓ તમારા રબની હુજૂરમાં નિકટ સ્થાન ધરાવે છે તેઓ કદાપી પોતાની મોટાઈના અભિમાનમાં આવીને તેની ઇબાદતથી મોઢું ફેરવતા નથી અને તેની પવિત્રતા વર્ણવ્યા કરે છે અને તેની આગળ ઝૂકેલા રહે છે. સૂરે અનફાલ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તમને અનફાલ વિશે પૂછે છે, કહો આ અનફાલ તો અલ્લાહ અને તેના રસૂલના છે. પછી તમે અલ્લાહથી ડરો અને પોતાના પરસ્પરના સંબંધો સુધારો અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરો જો તમે મોમિન છો. સાચા ઈમાનવાળા તો એ લોકો છે જેમના હૃદય અલ્લાહનું નામ સાંભળીને ધ્રુજી ઉઠે છે, અને જ્યારે અલ્લાહની આયતો તેમની સામે પડવામાં આવે છે તો તેમનું ઈમાન વૃદ્ધિ પામે છે અને તેઓ પોતાના રબ ઉપર ભરોસો રાખે છે. જેઓ નમાઝ કાયમ કરે છે અને જે કંઈ અમે તેમને આપ્યું છે તેમાંથી અમારા માર્ગમાં ખર્ચ કરે છે. આવા જ લોકો સાચા મોમિન છે. તેમના માટે તેમના રબની પાસે મોટા દરજ્જા છે, કસૂરોથી દરગુજર છે અને ઉત્તમ વસ્તુઓ છે. આ યુદ્ધમાં પ્રાપ્ત થયેલા માલની બાબતમાં પણ એ જ બની રહ્યું છે જે તે વખતે બન્યું હતું જ્યારે તારો રબ તને સત્ય સાથે તારા ઘરેથી કાઢી લાવ્યો હતો, અને મોમિનોના એક જૂથને એ પસંદ ન હતું. તેઓ એ સત્યની બાબતમાં તારી સાથે વિવાદ કરી રહ્યા હતા, જો કે હકીકતમાં તે સ્પષ્ટ થઈ ગયું હતું. તેમની હાલત એવી હતી જાણે કે તેઓ દેખીતી આંખોએ મૃત્યુ તરફ હંકારવામાં આવી રહ્યા છે. وتودون أن غير ذات الشوكة تكون لكم ويريد الله أن يحق الحق بكلماته ويقطع دابر الكافرين. Please. યાદ કરો એ સમય જ્યારે અલ્લાહ તમારી સાથે વાયદો કરી રહ્યો હતો કે બંને જૂથોમાંથી એક તમને મળી જશે. તમે ચાહતા હતા કે કમજોર જૂથ તમને મળે, પરંતુ અલ્લાહની ઈચ્છા એ હતી કે પોતાના ઈર્ષાદો વડે સત્યને સત્ય કરી દેખાડે અને કાફિરોના મૂળ કાપી નાખે, જેથી સત્ય સત્ય થઈને રહે અને ઝૂઠ ઝૂઠ થઈને રહી જાય, ચાહે ગુનેગારોને આ ગમે તેટલું અપ્રિય હોય. અને એ પ્રસંગ જ્યારે તમે પોતાના રબની મદદ માંગી રહ્યા હતા, જવાબમાં તેણે ફરમાવ્યું કે હું તમારી મદદ માટે સતત 1000 ફરિશ્તા મોકલી રહ્યો છું. આ વાત અલ્લાહે તમને માત્ર એટલા માટે બતાવી દીધી કે તમને ખુશખબર મળે અને તમારા હૃદય તેનાથી સંતોષ પામે. નહીં તો મદદ તો જ્યારે પણ આવે છે ત્યારે અલ્લાહ તરફથી જ આવે છે. બેશક અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો છે. અને એ સમય જ્યારે અલ્લાહ પોતાની તરફથી ઘેનના રૂપમાં તમારી ઉપર સંતોષ અને નિર્ભયતાની સ્થિતિ સર્જી રહ્યો હતો અને આકાશમાંથી તમારી ઉપર પાણી વરસાવી રહ્યો હતો જેથી તમને શુદ્ધ કરે અને તમારી ઉપરથી શૈતાને નાખેલી ગંદકી દૂર કરે અને તમારી હિંમત બંધાવે અને તેના વડે તમારા કદમ જમાવી દે. અને એ સમય જ્યારે તમારો રબ ફરિશ્તાઓને સંકેત કરી રહ્યો હતો, હું તમારી સાથે છું, તમે ઈમાનવાળાઓને જમાવી રાખો, હું હમણાં જ આ કાફિરોના દિલોમાં ધાક બેસાડી દઉં છું, પછી તમે તેમની ગરદનો ઉપર ઘા કરો અને સાંધાઓ ઉપર પ્રહાર કરો. આ એટલા માટે છે કે એ લોકોએ અલ્લાહ અને તેના રસૂલનો મુકાબલો કર્યો, અને જે અલ્લાહ અને તેના રસૂલનો મુકાબલો કરે અલ્લાહ તેના માટે સખત સજા આપનાર છે. આ છે તમારી સજા. હવે આનો સ્વાદ ચાખો અને તમને માલૂમ થાય કે સત્યનો ઇનકાર કરનારાઓ માટે દોજકની સજા છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમારે એક લશ્કરના રૂપમાં કાફિરોનો સામનો કરવાનો આવે તો તેમના મુકાબલામાં પીઠ ન દેખાડો. જેણે આવા પ્રસંગે પીઠ બતાવી, સિવાય કે યુદ્ધના વ્યૂહના રૂપમાં આવું કરે અથવા કોઈ બીજા લશ્કર સાથે જોડાઈ જવા માટે, તો તે અલ્લાહના પ્રકોપમાં ઘેરાઈ જશે. તેનું ઠેકાણું જહન્નમ હશે અને તે ઘણું ખરાબ પાછા ફરવાનું સ્થાન છે. وليبلي للمؤمنين منه بلاء حسنا إن الله سميع عليم. પછી હકીકત આ છે કે તમે તેમને કતલ નથી કર્યા, બલકે અલ્લાહે તેમને કતલ કર્યા છે. અને હે નબી, તે નથી ફેંક્યું, બલકે અલ્લાહે ફેંક્યું. અને મોમિનોના હાથ જે આ કામમાં ઉપયોગમાં લેવામાં આવ્યા, તો આ એટલા માટે હતું કે અલ્લાહ મોમિનોને એક સર્વશ્રેષ્ઠ અજમાયશમાંથી સફળતાપૂર્વક પસાર કરી દે. બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. આ વ્યવહાર તો તમારી સાથે છે, અને કાફિરો સાથે આ વ્યવહાર છે કે અલ્લાહ તેમની ચાલોને કમજોર કરનાર છે. આ કાફિરોને કહી દો, જો તમે ફેંસલો ચાહતા હતા તો લો, ફેંસલો તમારી સમક્ષ આવી ગયો. હવે આમ કરતા અટકી જાઓ તમારા માટે જ સારું છે. નહીં તો ફરીથી જો આ જ મૂર્ખામીનું પુનરાવર્તન કરશો તો અમે પણ આ જ સજાનું પુનરાવર્તન કરીશું, અને તમારું સંખ્યાબળ ચાહે તે કેટલું એ વધારે કેમ ન હોય, તમારા કોઈ કામ નહીં આવી શકે. અલ્લાહ મોમિનોની સાથે છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરો અને હુકમ સાંભળ્યા પછી તેનાથી મોઢું ન ફેરવો. એ લોકો જેવા ન બની જાઓ જેમણે કહ્યું કે અમે સાંભળ્યું, જો કે તેઓ નથી સાંભળતા. બેશક ખુદાની નજીક સૌથી ખરાબ પ્રકારના પશુ એ બહેરા મૂંગા લોકો છે, જેઓ બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. જો અલ્લાહને ખબર હોત કે તેમનામાં થોડી પણ ભલાઈ છે તો જરૂર તેમને સાંભળવાની પ્રેરણા આપત, પરંતુ ભલાઈ વિના જો તે તેમને સંભળાવત તો તેઓ લાપરવાહી સાથે મોઢું ફેરવી લેત. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ અને તેના રસૂલની પુકાર ઉપર લબ્બેક કહો જ્યારે રસૂલ તમને એ વસ્તુ તરફ બોલાવે જે તમને જીવન બક્ષનારી છે, અને જાણી લો કે અલ્લાહ મનુષ્ય અને તેના હૃદય વચ્ચે આડ છે અને તેની તરફ તમે એકઠા કરવામાં આવશો. અને બચો એ ઉપદ્રવથી જેની વબાલ ખાસ એ જ લોકો સુધી મર્યાદિત નહીં રહે જેમણે તમારા પૈકી ગુનો કર્યો હોય, અને જાણી લો કે અલ્લાહ સખત સજા આપનાર છે. طَفَقُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُمْ بِنَصْرِهِ وَرَزَقَكُمْ مِنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ. યાદ કરો એ સમય જ્યારે તમે થોડાક જ હતા, ધરતી ઉપર તમને નિર્બળ માનવામાં આવતા હતા, તમે ડરતા હતા કે ક્યાંક લોકો તમને મિટાવી ન દે, પછી અલ્લાહે તમને આશ્રય સ્થાન પૂરું પાડ્યું, પોતાની મદદ વડે તમારા હાથ મજબૂત કર્યા અને તમને સારી રોજી પહોંચાડી. કદાચ તમે આભારી બનો. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જાણી જોઈને અલ્લાહ અને તેના રસૂલની સાથે બેવફાઈ ન કરો, પોતાની અમાનતોમાં વિશ્વાસઘાત ન કરો. અને જાણી લો કે તમારું ધન અને તમારી સંતાન હકીકતમાં અજમાયશના સાધનો છે અને અલ્લાહની પાસે વળતર આપવા માટે ઘણું છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જો તમે અલ્લાહનો ડર રાખશો તો અલ્લાહ તમારા માટે કસોટી પૂરી પાડશે અને તમારી બુરાઈઓને તમારાથી દૂર કરશે અને તમારા કસૂર માફ કરી દેશે. અલ્લાહ મોટો કૃપાળુ છે. એ સમય પણ યાદ કરવાને લાયક છે જ્યારે સત્યના ઇનકાર કરનારાઓ તારી વિરુદ્ધ યુક્તિઓ ઘડી રહ્યા હતા કે તને કેદ કરી દે, કતલ કરી નાખે અથવા દેશ નિકાલ કરી દે. તેઓ પોતાની ચાલો ચાલી રહ્યા હતા અને અલ્લાહ પોતાની ચાલ ચાલી રહ્યો હતો અને અલ્લાહ સર્વશ્રેષ્ઠ ચાલ ચાલનાર છે. જ્યારે તેમને અમારી આયતો સંભળાવવામાં આવતી હતી તો કહેતા હતા, હા સાંભળી લીધું, અમે ઈચ્છીએ તો આવી જ વાતો અમે પણ બનાવી શકીએ છીએ. આ તો એ જ પુરાણી વાર્તાઓ છે જે પહેલાથી લોકો કહેતા આવ્યા છે. અને એ વાત પણ યાદ છે જે તેમણે કહી હતી, હે ખુદા, જો આ હકીકતમાં સત્ય છે તારી તરફથી તો અમારી ઉપર આકાશમાંથી પથ્થરો વરસાવી દે અથવા કોઈ પીડાકારી આપત્તિ અમારી ઉપર લઈ આવો. وَمَا كَانَ اللَّهُ એ વખતે તો અલ્લાહ તેમની ઉપર આપત્તિ ઉતારવાનો ન હતો જ્યારે તું તેમની વચ્ચે મોજૂદ હતો, અને ન અલ્લાહની એ રીત છે કે લોકો માફી માંગી રહ્યા હોય અને તે તેમને સજા આપે. પરંતુ હવે તે શા માટે તેમની ઉપર આપત્તિ ન ઉતારે જ્યારે તેઓ મસ્જિદે હરામનો માર્ગ રોકી રહ્યા છે? જો કે તેઓ આ મસ્જિદના સાચા મુતવલ્લી નથી. તેના સાચા મુતવલ્લી તો માત્ર અલ્લાહથી ડરનાર લોકો જ થઈ શકે છે, પરંતુ ઘણા ખરા લોકો આ વાત નથી જાણતા. બૈતુલ્લાની નજીક તેમની નમાઝ શું હોય છે? બસ સીટીઓ વગાડે છે અને તાળીઓ પાડે છે. પછી હવે લો આ આપત્તિનો સ્વાદ ચાખો. فَسَيُنْفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ وَالَّذِينَ كَفَرُوا إِلَى جَهَنَّمَ يُحْشَرُونَ. પોતાના એ સત્યના ઇનકારના બદલામાં જે તમે કરતા રહ્યા છો, જે લોકો એ સત્યને માનવાનો ઇનકાર કર્યો છે તેઓ પોતાના ધન અલ્લાહના માર્ગથી રોકવા માટે ખર્ચી રહ્યા છે અને હજી વધુ ખર્ચ કરતા રહેશે, પરંતુ છેવટે આ જ પ્રયત્નો તેમના માટે પસ્તાવાનું કારણ બનશે. પછી તેઓ પરાજિત થશે. પછી આ કાફિરોને જહન્નમ તરફ ઘેરીને લાવવામાં આવશે. જેથી અલ્લાહ ગંદકીને સ્વચ્છતાથી જુદી પાડી અલગ કરે અને દરેક પ્રકારની ગંદકીને એક જગ્યાએ એકત્ર કરે, પછી આ જથ્થાને જહન્નમમાં ઝોકી દે. આ જ લોકો અસલી દેવાળિયા છે. હે નબી, આ કાફિરોને કહો કે જો હજુ પણ અટકી જાય તો જે કંઈ પહેલા થઈ ચૂક્યું છે તેનાથી દરગુજર કરી લેવામાં આવશે, પરંતુ જો તેઓ એ જ અગાઉના વલણનું પુનરાવર્તન કરશે તો પહેલા થઈ ગયેલી કોમો સાથે જે કંઈ થઈ ચૂક્યું છે તેની સૌને ખબર છે. ફિતનતુ વયા એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, આ કાફીરો સાથે લડાઈ કરો અહીં સુધી કે ઉપદ્રવ બાકી ન રહે અને દિન સંપૂર્ણપણે અલ્લાહ માટે થઈ જાય. પછી જો તેઓ ઉપદ્રવ કરતા અટકી જાય તો તેમના કર્મને જોનાર અલ્લાહ છે. અને જો તેઓ ન માને તો જાણી લો કે અલ્લાહ તમારો વાલી છે અને તે સર્વશ્રેષ્ઠ હિમાયતી અને મદદ કરતા છે.